અને ચોથો પ્રકાર સાધુઓનો છે, એ જેલના કેદી જેવા છે. જેલના કેદી જેવા, શબ્દ સારો નથી, અર્થ સારો, કારણ મેં ગોતીને મૂક્યો છે એટલે મને લાગ્યું કે આ શબ્દ આના માટે યોગ્ય છે. જેલના કેદી જેવા. જેલના કેદી શું હોય કે જેલમાં બંદી હોય એ સમજે કે મેં ભૂલ કરી છે, જેલ થઈ છે, હવે અમે સારી વર્તણૂક રાખીએ તો વહેલા છૂટી જાય, પછી એનો કોઈ કઈ વાંધો આવે, સજા પૂરી થઈ જાય પછી કઈ વાંધો આવે નહીં. એમ એવા મુમુક્ષુ સાધુઓ છે કે જે થાય ત્યારે મોક્ષ માટે જ થાય, ભગવાનને માટે જ થાય, અને એમ જ માને કે આપણે પૂર્વે કંઈ ભૂલ થઈ છે એટલે આપણને ભગવાન આમાં નાખ્યા છે, પણ હવે એવા નિયમ ધર્મમાં રહીને ભગવાન ભજી લેવા કે જેથી જગત બંધનની જેલ કાયમને માટે છૂટી જાય, એમ સાવધાન થઈને વ્રત નિયમ થઈને પાળાય, સતત સારી વર્તણૂક રાખીને ક્યાંય આમ ચૂક ન પડવા દે, મન વચન કર્મથી સાધુઓના ધર્મમાં એમ ક્યાંય ફેર ન પડવા દે. જેમ કેદની બંદી પાળે ને એ નિયમ એ જ પ્રમાણે બરાબર ટાઈટ પાડી અને સારી રીતે જીવે, અને આખા જગતને જેલ માને. મેં ક્યાંય આડુઓડો હલવો ફરવા જેવું નથી, જો જરા કંઈક થઈ ગયું ને જો ફસાઈ ગયા તો વળી પાછી સંસ્કૃતિ ઊભી છે, એમ ડર સાથે રહીને નિયમ ધર્મ પાળે. શિક્ષાપત્રીમાં જે કીધું એ જ પ્રમાણે સાધુઓ સ્ત્રીઓના ત્યાગના નિયમ, ધનના ત્યાગના નિયમ, બીજા બધા જે ભોગ વિલાસના જે ત્યાગના નિયમ એ બધા જ યથાર્થ. હવે સાધુઓના ધર્મ તો શિક્ષાપત્રીમાં લખ્યા જ છે, એમાં તો હવે તમે વાંચો છો, બધા વાંચતા જ હોય છે. સ્ત્રીઓ સાથે બોલવું નહીં, જોવું નહીં, હરવું નહીં, ફરવું નહીં, આ તે બધું લખ્યું જ છે. અષ્ટાંગ બ્રહ્મચર્યની ધનની બધી વાતો લખી જ છે. નિષ્કુળાનંદ સ્વામીએ બહુ સીધી સરળ રીતે સમજાઈ જાય એવી રીતે એ ભક્ત ચિંતામણીમાં 106 પ્રકરણમાંથી લઈને 5 વર્તમાન સાધુઓ નિષ્કામ, નિર્લોભ, નિસ્વાદ, નિર્મા એ બધા પ્રકરણો 5 લખ્યા છે, 6, 7, 8, 9, 10 એમાં. એ મુખડું વચ્ચેથી જે નિષ્કુળાને સામે બાંધ્યું છે એ વાંચવા જેવું છે પ્રકરણ 106. કે સંતો જેવા પાપી કોણ હશે, શ્રવણ મન ન કરે ગુહ્ય વાત, બોલે દર્શ સ્પર્શ નારી ગાત, મળી એકાંતે નારી શું વસે, સંતો જેવા પાપી કોણ હશે. એ સંતો આવા કોણ એવા પાપી હશે કે જે એકાંતમાં સ્ત્રીઓની સાથે બોલે, સ્ત્રીઓની સાથે વાતો કરે, સ્ત્રીઓના શરીરનો સ્પર્શ કરે, સ્ત્રીઓની સામે ટીકી ટીકી ટીકીને જોવે, મનમાં સતત એનું સ્મરણ કર્યા રાખે, તો જે સ્ત્રીઓની સામે જોવું, બોલવું, એનો સ્પર્શ કરવો, એકાંતમાં મળવું, આ બધું કરવું. કહો, નિષ્કુળાને પ્રશ્ન કરે, કહો કે સંતો એવા પાપી કોણ હશે, આવા કોણ હશે પાપી. હે સાધુ, એવું જ બધું બહુ લખ્યું છે કે સ્ત્રી ક્યાં હરતી ફરતી હોય, જગ્યા હોય તોય પડખેથી હાલવું, કેટલોય માગ હોય તોય પડખેથી નીકળવું. કહો સંતો એવા પાપી કોણ હશે. ભગવાન આવું સુંદર મુખારવીન છે, એનું દર્શન મૂકીને નારીનું મુખ જોયા કરે છે. સંતો એવા પાપી કોણ હશે એમ કહીને કેવા મીઠા હલરડા ગાતા હોય એવા છે ને, હલરડું ગાતા હોય એવું છે. સંતો એવા પાપી કોણ હશે, એવું બહુ સરસ લખ્યું છે. એટલે એવી રીતે કહ્યા પ્રમાણે જે આજે ઘણા સાધુઓ એમ નિયમ ધર્મ પાળે છે, ભાઈ હું તો એમ કહું પંચ વર્તમાન પાળનારા સાધુઓ છે એ આદરણીય છે. અને આજે તો ઘણી વાર એવું છે કે પાળનારા ટીકાન પાત્ર થાય છે, એનો લોકો દ્વેષ કરે, આ બધું થાય છે. પણ હું તો એમ કહું કે આ જમાનામાં આજે આવી રીતે સ્ત્રીઓથી અષ્ટ પ્રકારે દૂર રહેવું, આવી રીતે ધનથી દૂર રહેવું, અને શિક્ષાપત્રીમાં કીધું હોય, નિષ્કુળાનંદ સામે કીધું હોય, શાસ્ત્રોમાં કીધું હોય એ પ્રમાણે આ બધા નિયમ ધર્મ પાળવું, પંચ વર્તમાન આ કલયુગમાં પાળીને રીત રસમ પ્રમાણે સહજાનંદ સ્વામીના કહ્યા પ્રમાણે આજે રહેવું, એ કોણ મળે, આજે મળે ક્યાંથી? હાવ જ્યાં નાથ અને મોડો મૂકી દીધો હોય એવા જમાનામાં ધન્ય છે. રૂવાડા ઉભા થઈ જાય એવા છે ભાઈ, આખી જિંદગી આમ સ્ત્રીઓને આમ અડ્યા ન હોય, કપડું અડ્યું ન હોય એમ જિંદગી કાઢી નાખવી કઈ હેલી વાત છે? એ તો તમે વિચારતા નથી. કે હેલું થોડું છે. ઘણા જુવાની હોય ને આપણે ખાલી એટલું ખાલી આમાં ભૂલ્યા ભૂલ્યા ખાલી કઈક સાધુ થઈ, હજી ક્યાં કરી નાખ્યો છે તને, ક્યાં તો એને આપ બજારે નથી બાલચંદ, ઘણી વાર કહેતા બજારે જતા હોય ને કોકો કેવા મળી જાય ને આમ ગાડીમાં બેઠા હોય કે આવું હોય તો ચકાચક લાડવા જાય, આવી જા ને ચકાચક કેમ થાય છે, કઠણ છે, બહુ કઠણ છે આ બધું. મનથી કદાચ કોઈને જો ભાઈ આ બધો કલયુગ છે, ઘણાને સંઘર્ષ ચાલતો હોય મનમાં, પણ હું તો એમ કે શરીરથી ને આ જમાને પાળવું, અને કોઈને એમ થાય કે સહજાનંદ સ્વામીની આવી રીત છે કે જે આ રીત જીવાઈ રહી છે એ ઓછું છે, આદરણીય છે, આ બધા બહુ કઠણ છે આ પાળનારાઓને, ધન્ય છે. અમુક અમુક લોકો જો એવું હોય છે પછી ફોનમાં બૈરા હોય વાતો કરે છૂટ આપી દેતા હોય છે, હે કે વાંધો નહીં જમાના પ્રમાણે. એટલે આજના છોકરાઓ હોય પણ ફોનમાં જો વાતો કરતા હોય છોકરા છોકરી તોય બગડ્યા વગર રહેતા નથી, તો સાધુ બગડ્યા વગર રહીએ, હે ફોન ઉપર વાત કરવાનું ચાલુ થઈ જાય એટલે પછી તમે શું વાત કરો. અને આજના મોબાઈલ તો કેવા કેવા આવે છે, હે ત્યારે પણ જેણે અમની પાસે જવું છે સજાનંદ સ્વામી પાસે, એને તો એ બધું પાડવું જ પડે. આને ગંધ નથી ગમતી, ગંધ નથી ગમતી અને આ બધું કરે ને, એટલે જો જવું હોય તો એને પાડવું પડે, ન જવું હોય તેને ક્યાં પ્રશ્ન જ છે, કાંઈ એને તો ક્યાં પ્રશ્ન છે. પણ હું તો કહું છું ન જવું હોય, ઘણા ને એવું હોય કે ધામમાં જઈને શું કરવું, ત્યાં જઈને હું બે રહેવાનું ને, એના કરતા બીજે ન જવાની ઈચ્છા હોય, કદાચ કદાચ ઘણા ને એમ હોય કે નથી જવું, તો કઈ વાંધો નહીં નથી જવું, હું તો ન જાતા, કોઈ પરાણે લઈએ નથી જવાના, કોઈ ન જવું તો કઈ લઈને જ જતા ને, આમને કઈ એવી કઈ શોખ નથી લઈ જવાનો પરાણે ઉપાડી જવાનો, પણ આપણે એના લુગડા પહેર્યા છે એની આબરૂ ખાતર પણ પાડવું જોઈએ, અને આબરૂ કારણ કે આ મને તમને કોઈ ઓળખતું જ નથી, કોને ઓળખે છે, સ્વામિનારાયણને. ગાળ લાગે કોણ લાગે, અને સારું થાય તો કોને જાય, એની આબરૂ ખાતર પાડવું જોઈએ. એ કેદી જેવા છે, જેલના કેદી જેવા સાધુ, સાવધાન થઈને બંદી જેમ હોય એ પાળે, એમ સતત માને કે આ જેલ છે ને આમાંથી છૂટી જવાનું છે, એટલે ક્યાંય આખો પાછો ન થાય, કોઈ જરાય આમને વળી જો કઈ ફસાઈ ગયા તો, વળી ફસાઈ ગયા તો, એમ જે હરિભજે છે એ બધા બંદી જેવા સાધુઓ છે, એ સારા છે. અને પાંચમો પ્રકાર જે સાધુઓનો છે એ જળ કાતરણી માછલી જેવા સાધુઓ છે. જળ કાતરણી માછલી એની જે પાછળની પાંખ હોય ને બે બાજુના, એ ધારવાળી હોય એની બે સાઈડમાં માછલીને, એટલે માછીમાર જાળી નાખે ને માછલી પકડવા તો બધી માછલીઓ આવી જાય, સેંકડો ભલે આવી ગઈ હોય પણ એમાં એક જળ કાતરણી માછલી આવી ગઈ હોય ને તો એ હાલે ને, એટલે સીધી ઓલી જાળમાં એની પાંખો બે ભરાય ને એટલે જાળ કપાઈ જાય, કોઈ ત્યાં તો નીકળી જાય પણ એની હાર કેટલી બીજી નીકળી જાય પાણીમાં મુક્ત થઈ જાય. એમ એવા સાધુઓ આ સત્સંગ આવતા હોય છે, એનું તો કલ્યાણ થઈ જ ગયું હોય છે, પણ શ્રીજી એને મોકલે છે, એના સંકલ્પથી આવે છે, એ પોતાના ઉદ્ધાર માટે નહીં પણ એવી જળ કાતરણી માછલી જેવા છે, એકબીજા કેટલાયને ભવસાગર પાર કરીને શ્રીજી મહારાજ પાસે પહોંચાડવા માટે આવે, આવા સાધુઓ સત્સંગમાં આવતા હોય છે. જળ કાતરણી માછલી આવા પાંચ પ્રકાર મેં વિચાર્યા, પાંચ પ્રકાર સાધુઓ સત્સંગમાં એટલે બધે હોય છે. એમ વાડાશિનોરના ખુશાલ ભટ્ટ, ખુશાલભાઈ હતા, ભટ્ટ નતા પટેલ હતા એ, તો ખુશાલભાઈ વાડાશિનોરના, તો એના ઘરના અવસાન થયું, પછી એને એમ થયું હું બીજું લગ્ન કરું, એટલે બીજા એ બધા ના પાડી, કહેવાય તમે આગળ પડતા હરિભગત છો અને તમે આ કરો ઠીક નહીં, પણ કે હવે અહીંયા અંદર બેઠી છે એનું શું કરવું. બધા થોડી વાર ખંભાડ્યા અને પછી ગોપાળાને ચાઈ પાસે લઈ ગયા, સ્વામીની વાત કરી, ભાઈ આ અમારા વાડાશિનોર ગામમાં ખુશાલભાઈ આગળ પડતા હવે એ ગર્ભંગ થયા, જૂનો જમાનો ની વાત ને, અત્યારે તો હવે કઈ કોઈ બહુ એનું કઈ માઇન્ડ કરતું નથી, એટલે અમને સમજાવો બીજું કરવાની વાત કરે છે તો ઠીક નહીં એમ, ગોપાળાનંદ સ્વામી કે કેમ ભાઈ કુશાલભાઈ? તો કે ભાઈ અંદર બેઠી છે એનું શું કરવું? સ્વામી કે ભલે અંદર બેઠી, એ રોકાવ થોડા દિવસ, રોકાવ એ થોડા દિવસ રોકાણા નહીં. ગોપાળાનંદ સ્વામીની દ્રષ્ટિ, એમની વાતો, એમનો સ્પર્શ, સ્ત્રી ક્યાં નીકળી ગઈ એ ખબર પડી નહીં. પછી ગોપાળાનંદ સ્વામી પૂછ્યું, કુશાલભાઈ બીજું ઘર કરવું છે? ના બાપા, બસ અહીંયા ન આવ્યો હોત ને તો નરકના ખાડામાં પડી ચૂક્યો હોત, તમે તો મને ભાવ પાર કરી દીધો. બસ આ જળ કાતરણી માછલીઓ છે. ગુણાતીતાનંદ સ્વામી જુનાગઢમાં, તો ત્યાં એમણે જુનાગઢના દરવાજા મંદિર છે ને એની બાજુ એક ઓરડા બે ત્રણ રૂમ રાખેલા, એનું નામ જ હોકામેડી હતું. હોકામેડી એટલે શું? દરબાર ડાયરો કોઈ આવે અને હોકા ચલમ પીતા હોય તો એને સત્સંગીઓથી જુદો ઉતારો આપે અને ત્યાં એ બીડી ચલમ કરે, પીવે, હોકા પાણી કરે તો વાંધો નહીં, કારણ કે ત્યાં કોઈ સત્સંગ એને ઉતારો આપે નહીં અને સીધે સીધા તો કોઈ મૂકી ના દે. એટલે સ્વામી આ એક એમની યુક્તિ હતી કે એનું રાખવું, ભલે ને હોકો પીતા હોય, અહીંયા આવ્યો ક્યાંથી અને આવીને બેસશે, અને એનો તો સત્સંગનો અઠાડો કાયમ ન હતો એટલે આવીને બેસે, એટલે ધીમે ધીમે બધું ધોઈ નાખે આ બાપો. એમાં કામરોળ ગામના દાજીભાઈ દરબાર, એ કાંઈ કામકાજે જુનાગઢ આવેલા અને હોકા મેળીએ ઉતારો આપ્યો. તો સ્વામી અને સેવકને બધાને જમવાનું આમ તેને બધું પૂછે, દરબારનો હોકો પીવો તો કોઈ નો પ્રોબ્લેમ, વાંધો નહીં, દરબાર હોકા મેળી પર હોકો પીવે. અને પછી સભામાં સ્વામી વાતો કરતા હોય ત્યાં આવીને કામરોળના દાજીભાઈ, હે વાહ, શરીરે મજબૂત ના, કોઈનું માથું આમ પકડીને આમ દબાવે ને તો ભાંગી નાખે એવા. રોજ સવારે 5 શેર દૂધ કઢી કઢીને પીવા જોઈ, ઘૂંટી ઘૂંટીને 5 શેર દૂધ. તમે એક કટોરી પીવો ને તો બસ થઈ રહે, 5 શેર દૂધ તો એને આવું ઘૂંટી ઘૂંટીને પીવે. અને બપોરે 2.5 શેર ઘઉંના લોટની પૂરી ખાઈ જાય, એવા મજબૂત બળિયા. હવે એ સ્વામી પાસે આવીને આમ હામાં બેઠા, સ્વામી તો વાતો કરતા હોય. પછી થોડો ઘણો વિશ્રામ વિરામ થયો એટલે સ્વામી પૂછ્યું, દરબાર કેમ છો? તો કે બહુ સારું છે. ગુરુ કર્યા છે કોઈને? ના મા બાપ, હજી ગુરુ કોઈને કર્યા નથી, પણ કરવાની ઈચ્છા ખરી. પણ હું ક્યાંક ક્યાંક જાઉં હવે, પણ હું જા એમ વિચારું કે આને ગુરુ કરું તો એ જ મારી પાસે બીડી ચલે, એમને હોકા ને એવું બધું માગે, ગાંજો ને અફીની માગે, તો મને એમ થાય કે હું આને શું ગુરુ કરું, આ બધું તો હું કરું છું. અને મા બાપ એક વાત કરું, એક જણાને મેં હારો ગુરુ જાણીને કીધું કે આની પાસે હું કંઈક ગુરુ આને ધારું, તો મેં વાત કરી તો મને કે હમણાં કે મારે માતાજીનું પેલું આવે છે તો મારે એક બકરો ધરાવવો છે, બકરો આપ. મેં ભાગ્યો હું તો, મેં કે આ તો આ બધું તો હું કરું છું, કે આમાં મારો ભવપાર ક્યાંથી થાય? મા બાપ કોઈ મેળ્યો નથી છે. પછી ગુણાતીત બાપે કે આ બધા સાધુ છે ને એ અમે તો વ્યસન મુકાવીએ અને દારૂ માંસ ચોરી અવેરી એટલે વ્યભિચાર ન કરવો એવા બધા વર્તમાન પડાવીએ અને ભગવાન ભજીએ છીએ, અને તમે થોડું રોકાવો અને ભજન કરો તો સારું. એટલે દાજીભાઈ નિખાલસ થઈ ગયા. એ કે સ્વામી મને ગમ્યું અહીંયા, કારણ કે મને તો હતું કોઈ ગુરુ મળે, પણ મા બાપ તમારી વાતો ને આ બધું સાંભળ્યું ને મને મૂંઝવણ્યું છે. શું? જો હું દારૂ પીઉં છું, હોકો પીઉં છું, માંસ ખાઉં છું, આ બધું તો છે, પણ તમે ગુરુ હું કરું તમને તો આ બધું છોડી દઉં, એ તમને હું પ્રતિજ્ઞા મારી. પણ મારાથી આ તમે બ્રહ્મચર્ય પાળવાની જે વાત કરો છો ને, એ મારે લોઢાના ચીણા ચાવવા જેવી વાત છે. એક તો મારું શરીર, અને બીજું મેં બચપણમાં મને એક જણો એવો વૈદ ભટકાઈ ગયો તો મને એવા બધા ઔષધો ખવડાવ્યા છે ને, એટલે મારું શરીર જ એવું થઈ ગયું છે મા બાપ. એટલે આ પળે એ મારા માટે શક્ય નથી, નહીતર હું આ ઘડીએ તમને ગુરુ કરી લઉં. પણ તમે હમણાં બોલ્યા કે અમે વિચાર મુકાવ્યા ને આ બધું મુકાવી દી, મારાથી મુકાય એમ છે નહીં. પરસ્ત્રીનું આ બધું બહુ ખુલ્લા દિલથી વાત કરી એને, એટલે આવું નિખાલ નિષ્કપટ થવું તો બહુ મોટી વાત. એટલે ગુણાતીત બાપ કે એની બેસવાની સ્ટાઇલ આમ અને બેઠા હતા, એટલે કીધું, દાજીભાઈ તમે જે હૈયું ખોયલું એના ઉપરથી અમે તો તમારા ઉપર અઢળક ઢેલ્યા, આપણે કોઈ બહુ પરિચય નહીં, તમે એમ કીધું કે હું આવો છું. દાજીભાઈ તમે જો સત્સંગી થતા હો, 4 વર્તમાન તમે પાળો, 5મું વ્યભિચારનું વર્તમાન હું પળાવું, જાઉં બસ. અરે પણ મા બાપ કેમ કેમ શું? લ્યો માળા, આ લ્યો. પોતાની માળા આપી, 5 માળા સ્વામિનારાયણ નામની ફેરવો મારી સામે જોઈ. અને ભાઈ ઓલા દાજીભાઈ કામરોને 81 ઘટનાઓ સ્વામીની સામે બેસીને 5 માળા સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ પાંચ માળા પૂરી થઈ ના થઈ એના જીવમાંથી કામ ખેંચી લીધો ગુણાતીત બહાર. આમાં ટાઢું થઈ ગયું નખથી શિખા સુધી. દાજીભાઈ કે સ્વામી બાપ આ હું ચમત્કાર છે શું છે? બસ આવું ના અખંડ રહેશે, જાઓ અઢી શેર દૂધ પીતા રહેજો અને અઢી શેર લોટની પૂરી ખાતા રહેજો, સ્વપ્નમાં વિકાર નહીં થાય. અને મારે જિંદગી ભર થયું નહીં વિકાર ના થયો એવો માણસ શું સ્ત્રી નીકળી ગઈ હાવ જાગ્રત સ્વપ્ન સુસુપ્તિમાંથી. આ જળ કાતરણી નાય બાપ કહેવાય. હે આ ક્યાંથી આખા સંસાર ખેંચી લે, કેવી વાત છે ભાઈ. તો ને જુના ઉના પંથકમાં સાધુ ફરતા છે જુનાગઢના, તેમાં બધા ગામડા ફરતા હોય તો એક સાધુ ને ભાઈ ત્યાં બધા ફરતા ફરતા શું થઈ ગયું તે છે થોડું ઘણું ને એમાં બીજું જોયું છે કંઈક. તો હવે કે મારે ગ્રહસ્થ થઈ જવું છે, એટલે કોઈ સાધુને વાત કરી કે મારે લગ્ન કરી લેવા છે, હવે મારે સાધુમાં રહેવું નથી. મને અંદરથી જ એવું થઈ ગયું છે કે હવે મારે પરણવું જ પડશે એમ, મને બહુ આકર્ષણ થઈ ગયું છે સંસારમાં અને મારે લાડે કોડે ઘોડે ચડવું જ છે. પેલા સાધુ કે તો તમારી મરજી, આપણે બીજું તેમાં શું કાંઈ કઈ એના ઉપર કોર્ટ તો થતી નથી, કઈ હાઈકોર્ટમાં કેસ દાખલ થઈ શકતો નથી, કઈ ને તમારી મરજી. તો કે મારી મરજી તો નક્કી જ છે, હવે મારે ઘેરે વીજ જવું છે અને મારે પરણવું જ છે અને સંસાર માંડવો જ છે, પણ અહીંથી નથી જવું. એક વાર ગુણાતીતાનંદ સ્વામીને પગે લાગી દર્શન કરી એનો આશીર્વાદ લઈ અને પછી જવું છે. બોલા કે સાધુ બહુ સારી વાત છે, જી આવો તમે જાઓ. આવ્યા જુનાગઢ આ ધર્મશાળામાં બેઠા હતા બાપા, ચોપડો અખંડ ચાલુ, વાતો ચાલુ હોય. પેલા સાધુ આવ્યા, બાપાએ આમ જોયું, આ તો મંડળ ગામડે ફરતા હતા ને અહીં ક્યાંથી અત્યારે, એટલે આવ્યા ને પગે લાગ્યા. પછી બેઠા પેલા બધા સાધુ ધીમે ધીમે બધા વિયાઈ ગયા, એટલે પછી પેલા સાધુને પૂછ્યું કેમ સાધુ મંડળ ફરતા હતા ને ગામડેથી તમે ઉના પંથકમાંથી અહીં આવ્યા? સાધુ નાખીમાં થોડાક જળજળી આવી ગયા. સ્વામીને કીધું, સ્વામી હું રજા લેવા આવ્યો છું, મારે ઘરે જવું છે અને મારે લગ્ન કરવા છે, મને ખબર નહીં હવે મારે બૈરાણ એટલું બધું અંદરથી થઈ ગયું છે તે મારે પરણવું જ પડશે. સ્વામી કે એમ? હા બસ નક્કી કરી નાખ્યું, નક્કી બસ તમને ખાલી છેલ્લે મળવા આવ્યો છે. મને એમ થયું ત્યાંથી વયું જવું પરબારા, એના કરતા આ બાપાની વેળા આપણે રહ્યા છે તો ગુણાતીતાન બાપાને એકવાર મળી આશીર્વાદ લઈને જાય જેથી આપણો ગ્રહ સંસાર તો સારો થાય. એટલે હું બસ તમારો આશીર્વાદ લેવા આવ્યો છે. સ્વામી કે મારો આશીર્વાદ? માથે હાથ મૂકીને કે સાધુ સંસારમાં જઈને શું કરશો? એક સ્ત્રીના સુખ આટું થઈને આવું આવું ભગવાનનું આવું બ્રહ્મરૂપ આવું આવું સ્થાન આવો પરબ્રહ્મ આવો આપણે સત્સંગ મળ્યો એ બધું મૂકી અને ત્યાં મૂતર ચૂથવા જ જવું છે? હે ભલા માણસ, આમ પાંચ વાર હાથ ફેરવો સાધુનો કામ બળી ગયો. બોલો ટાઢો બોળ થઈ ગયો એ કે મા બાપ મારા હૈયામાંથી સ્ત્રી નીકળી ગઈ, હવે મારે નથી જવું. આવું ને આવું કાયમ રહેતું હોય તો મારે તો તમારી પાસે રહીને ભજન જ કરવું છે. ગુણાતીતાનંદ સ્વામી કે જા જિંદગી ભેર આવું રહેશે જા. જળ કાતરણી પણ આ બધું છે ને એ આ બધી એની ભાવના નિષ્કપટતા સામે એવા સાધુ પુરુષો હે જળ કાતરણીમાં છે. આપણે રાજકોટમાં એક સ્વામીજી હજી છે તો સાધુ થયા, હવે ઘર સાથે બે વર્ષ સુધી બહુ લડાઈ લીધી પછી સાધુ થવાની રજા મળી. હવે સાધુ થયા કેટલી મહેનત પછી કેટલા સંઘર્ષ પછી ઘરેથી રજા મળી હોય, હવે સાધુ થઈ ગયા પછી એને ઘર સાંભળવા માંડ્યું. બે વર્ષ સુધી લડાઈ લીધી પછી તો રજા મળી, હવે ઘર સાંભળે અને ત્યાં જવાય? બે વર્ષ સુધી લડાઈ લીધી હોય પછી કે હું આવ્યો એમ કહેવાય? એટલે આને તો ત્યાંય ન જવાય અહીં ન રહેવાય એવું થઈ ગયું ને. એટલે હવે મનમાં મૂંઝાય કે મારો કેવા વ્યક્તિ કેવી લડાઈ લઈને ઘર છોડ્યું અને હવે અહીં આવ્યો તો હવે ઘર સાંભળે છે, હવે હું કરું? પણ આપણા જોગી બાપા છે એની પાસે જઈને સ્વામી બેઠા. સ્વામી કે જોગી સ્વામી કેમ સાધુરામ શું છે? સ્વામી મને ઘર સાંભળે છે. લે માથે હાથ મૂકીને આપણે ઘર શું કામ સંભાળવું જોઈએ? આપણે ભગવાનનો સંભાળી સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ આપણે સંભાળી ઘર વયું ગયું. હજી છે એ સાધુ છે જોગી બાપા છે બે છે, બે બેઠા છે લ્યો, આ બધી જળ કાતરણીઓ માછલી છે ભાઈ. આવા પાંચ પ્રકારના સાધુ છે, એમાંથી છેલ્લા બે પ્રકારના આપણા મોક્ષ કરનારા છે, બીજા મોક્ષ કરનારા નથી. એટલે બ્રહ્માનંદ સ્વામી કહે, હે જડ બુદ્ધિ જીવ, હે જડ બુદ્ધિ જીવ, પ્રભુ પદને એ છે તો કર સંતનું પારખું, રંગ પીત પણે, રંગ પીત પણે. સમજાય છે ને અર્થ? પીળા રંગે કરીને સોનું ને પિત્તળ નવ હોય એક સરખું, હોય સંત અનંત ફિરે જગ મે, રહે દામ ચામ જેની દ્રગ મે. સ્ત્રી ને પૈસો જેની આંખમાં છે, દ્રગ એટલે આંખ, ચામ એટલે ચામડું એટલે સ્ત્રી, રહે દામ ચામ જેની દ્રગ મે, એ તું ભૂલીશ માં ધોળે ભગવે જડ બુદ્ધિ જીવ, પ્રભુ પદને ઈચ્છે તો કર સંતનું પારખું, અંગે ભસ્મ ઘસે શિર જૂટ જટા, ગળે માળ તિલક તન ચટાપટા, પરમહિ કામ ક્રોધ મદ મોહ ઘટા, હે જડ બુદ્ધિ જીવ, પ્રભુ પદને ઈચ્છે તો કર સંતનું પારખું. કેવા કેવા પદ લખ્યા છે, આ ભળવાય મળે નહી, આવું છે તો ગોતવા પડે, ગોત્યા વગર તો કઈ મળે નહીં. અને મોક્ષ જેનાથી થાય એવાને ગોતવા, બાકી ખોટાની પણ ભરમાર છે. આ બધી વાત કરવાની પાછળ શું છે, એક તો હરિભક્તોએ પણ એટલે મોક્ષ ભાગ્યોએ પણ સમજવા જેવી, અને બીજું અવળ્યા રસ્તે ચડી ગયા હોય એમણે પણ સમજવા જેવી છે કે મારું આના માટે આપણે નથી. એક વાત જો સમજાઈ જાય તો એનું કામ થઈ જાય, કારણ કે આખરે માયાના વેગમાં કે કુસંગથી કરેલા પાપ કોઈને છોડતા નથી. ભગવા પહેરીને પછી પાપ કર્યા હોય ભાઈ, એક વાત કરી દઉં પછી પૂરું કરી દઉં. વડોદરામાં રામ તળાવ અત્યારે છે કે નહીં એ મને ખબર નથી, 200 વર્ષની આસપાસની આ વાત, એટલે ગોપાળાનંદ સ્વામી વખત. એ રામ તળાવ ત્યાં એક ખાખી બાવાનો અખાડો, વાત બહુ સરસ છે, ખાખી બાવાનો અખાડો. તો એની બાજુમાં જ સુથાર લોકોની એક વાડી, વાડી એટલે એની તમારે ઓલી જગ્યા હોય ને એવું, એટલે ત્યાં કોઈ સુથાર જ્ઞાતિઓનું કોઈ ફંક્શન હોય તો ત્યાં થાય જ્ઞાતિના વાડીમાં. એટલે એમાં એક વલ્લભભાઈ કરીને સુથાર હતા, તો એમણે આગળ હરપગતા હરિભક્ત, એટલે બધા સુથાર લોકોને એવું થયું કે ગોપાળાનંદ સ્વામીને આપણે આપણી વાડીમાં તેડાવીએ સંતો સાથે, અને અહીંયા બધા સંતો જમે, અમુક હરિભક્તો બધા છે એ પણ સારા સારા બધા આગળ પડતા બધા હરિભક્તો મોટેરા જમે, સ્વામી કથા વાર્તા કરે અને આપણી આ વાડીમાં લાભ લઈએ. સ્વામીને કીધું, સ્વામી હા પડે. સ્વામી પધાર્યા, સંતો અમુક રસોઈ કરવામાં લાગી ગયા, રસોઈને જે વાળ થાળ થવાને વાર, ગોપાળાનંદ સ્વામી બેઠા હતા, એટલે સંતો બેઠા હતા અંદર, આ બધા હરિભક્તો આવ્યા હતા, તેની આગળ સ્વામી ભગવાનની વાતો મીંડા કરવા. એ વાતો કરે એ દરમિયાન બાજુમાં ખાખીનો અખાડો, સાધુ બાવાનો, ચીપિયાવાળા બધા સંતોનો, એમાંય ઘણા સારા હોય છે ને. આ રામબાબુ ખાખી છે, આપણે વિરમગામ બાજુ બાજુ ક્યાં ના, હે તો બધા ખાખી બાપુનું બહુ માન, એનું સારા હોય એનું હોય. તો એ 8-10 ખાખી સાધુ એ પણ આવીને બેઠા, એટલે સ્વામીએ વાત ફેરવી, સાધુનો આવકાર આપ્યો, પછી કીધું મહાત્માઓ ભગવાનનું ભજન કરવું પણ ધર્મ નિયમ પાળીને ભજન કરવું, કઠણ અહીંયા જ પડે છે ને. અને સ્ત્રીને ધનનો ત્યાગ રાખવો, વૈરાગ રાખવો, પૂરા સ્ત્રીને ધનના નિયમના ધર્મ પાળી અને ભગવાનનું ભજન કરવું. એટલે ઓલો એક સાધુ હતો, એ કે પણ મહાત્માજી સ્ત્રીને ધન સેજે સેજે જ મળે છે તો પછી શા કારણે મૂકી દેવું, સેજે સેજે જ આ બધું મળે છે, તો પછી શા માટે મૂકી દેવું? ગોપાળાનંદ સ્વામી સેજ કે ઊંચા સ્વરમાં, એટલે સ્ત્રીને ધનની જો વાસના જ હતી તો સાધુ શું કામ થયા? તો રહેવું તો ને ગ્રહસ્થમ, તો પેલા એવા બટકદાર બોલવાના. એ કે મહાત્માજી તમને ખબર તો છે કે સંસારમાં રહીએ તો કેમ રહેવાય, કેટલી મહેનત કરીએ ત્યારે બધું મળે, અને કંઈ કર્યા વગર બધું મળે છે. એશો આરામ, ખાવાના પીના સબ, અસ્તર બસ્તર સબ મિલતા, સ્ત્રી ધન સબ મિલતા, બસ એ સંસારી હોવે તો કૈસે મિલે, મહેનત મજૂરી કરને સે ભી એસે એશો આરામ નહીં મિલતા. ચોખ્ખું બોલ્યા સ્વામી કે, પણ તમે એશો આરામ કરો છો, સેજે સેજે આ ભગવાન લુગડાને ઓથે સ્ત્રીઓનો નાનો તેનું બધું આ બધા વ્યભિચાર ને બધા ધંધા કરો છો, મરીને નરકમાં જાશો, જમપુરીમાં જાશો, ભૂત પ્રેત થશો ત્યારે? કારણ કે શ્રીજી મહારાજ પ્રથમના 18માં કીધું છો, એ ભલા અમે કીધું છે એ પ્રમાણે રહેજો તો તમે જાણ્યું જ અમારો દાખલો સર્વે સુફળ કર્યો, અને જો અમે કહ્યું એમ નહીં રહો અને મન ફાવે તેમ ઇન્દ્રિયોને છૂટી મૂકીને વિષય ભોગમાં પડશો તો મરીને ભૂત પ્રેત થશો કે બ્રહ્મરાક્ષ થશો, અને ભક્તિ કરીશ એનું ફળ તો ક્યારેક ક્યારેક રઝળતા રઝળતા મળશે, બાકી હેરાન હેરાન થશો, પણ અમે કીધું છે એમ જો તમે રહેશો તો તમે ને અમે ભેળા ભગવાનના ધામમાં રહેશે. આમ આમ મહારાજે 18ના પ્રથમનામાં કહ્યું. એટલે સ્વામી કે મરીને ક્યાં જશો, જમપુરીમાં નરક 84માં આ હેરાન હેરાન થશો? નહીં નહીં નહીં, એ સબ જૂઠા, હમ કભી કભી તો રામ કા નામ લેતે હૈ, ઓર દેખો. ત્યાં બધાની સમાધિઓ હતી, એના પૂર્વજ જે બધા સાધુઓ મહંતો હોય ને એની કેટલી બધી ડેરીઓ હતી, દેખો એ સબ સમાધિયા હે ને એ હમારે પૂર્વજ સાધુ લોકો કી હે, એ સબ કા મોક્ષ હો ગયા. સ્વામી કે માં એક કઈ નો થયો નથી, આ તો આર પાર જોવે, એક કઈ નો મોક્ષ થયો નથી, એમાં કેટલાય જમપુરીમાં ગયા છે, કેટલાય ભૂત પ્રેત ને રાક્ષસ થયા છે, કેટલાય ભયંકર કાળા સાપ નાગ થયા છે, ભટકે છે, એને એક કઈ નો મોક્ષ નથી. હે સાહેબ તું બોલતા હો સાહેબ જૂઠા હે, એમ કરે ઉભા થઈને હલતા થઈ ગયા. સારું કે આવજો, વયા ગયા, હવે જોયા જેવી થાય છે. રાત પડી અને 60 જેટલા ખાખી બાબા આવશે, તે બધા સૂતા છે, તે ઓલા મરીને જે ભૂત પ્રેત થયા હતા ને ચીપિયા વાળા, એ બધા આવ્યા અને ચીપિયા લઈ લઈને ધોકા લઈ લઈને આને મારે, તમારી જાતના તમને કોને કીધું અમારો મોક્ષ થઈ ગયો છે? મરી જાય હેરાન હેરાન થઈ ગયા છે, આમાં કેટલાય ઓલા સા મહાત્માજીએ કીધું પરમેશ્વર જેવા સાધુ આવ્યા એને અમારા મોક્ષનું તમે પૂછ્યું નહીં, અને ડાપણિયા થઈને તમે કીધું કે સબકા મોક્ષ હોઈ ગયા છે, મારતા જાય ધોકાવતા જાય, તમે ડૂટી ડયા કર્યા કર્યા હતા, ન તમારા મોક્ષનું પૂછ્યું, ન અમારા મોક્ષનું પૂછ્યું, તમારું ન પૂછો તો કાંઈ નહીં, પણ અમારા મોક્ષની વાત આવી તોય તમે ન પૂછી એમ કે ફેરવી નાખશે. એને કીધું છે સાચું છે, કેટલાય મરીને જમપુરીમાં ગયા છે, કેટલાય કાળા નાગ થઈને અમે ફરીએ છીએ, કેટલાય ભૂત પ્રેતને રાક્ષસ થઈને મળ મૂત્ર અને વિષ્ટા ખાઈને દાડા કાઢીએ છીએ, હેરાન હેરાન થઈ જાય છે, એવા ઠમઠોર એવા ઠમઠોર, સવાર પડે તે મહાત્માજી પાસે જાયજો અને અમારા મોક્ષનો ઉપાય ગોતજો અને કેજો, પૂછજો એની પાસે, એ મહાત્માને પગે પડીને અમારા મોક્ષનો ઉપાય પૂછજો, નહીતર અમારામાંથી જે કાળા નાગ થયા છે તમને એક એકને પકડી પકડીને કરડશે, ફફડી ગયા ઓલા ઝટપડે હવાર ભાઈ, અને લોહી કાઢી નાખ્યા, શેરડા પડી ગયા, તોડી નાખ્યા મારી મારીને ઓલા બધા, તે લોહી લોહાણ જેવા થઈને હવારે આખું ટોળું આવ્યું, ગોપાળાન સ્વામી જ્યાં વાડીમાં ઉતર્યા ને ત્યાં આવી અને પોકાર કરે, હે મહાત્માજી દર્શન દેવો દર્શન દો. મા સ્વામી કે આ હું હરઘસ આવ્યું, આવીને કે હે મહાત્માજી પધાર પધાર, શું છે? ત્યાં તો પગમાં પડી રોવા માંડ્યા, આ જો મારી મારીને તોડી નાખ્યા, શું થયું? અરે અરે અમારા કોઈ પુરુષ કા મોક્ષ નહીં હોય, રાત મેં આયે ભૂત પ્રેત હોય રાક્ષસ હોય, હું કા હો ભયંકર વેશ દેખો, બડા બડા ચીપિયા હો, હમકો મારા મારા મારા મારા શરીર દેખો, મારા લહુ લુહાન હો ગયે, બાપરે બચાવો બચાવો, હમકો પૂછા હે, હા હમકો કહા હે, ઉન લોકો કા મોક્ષ કા ઉપાય બતાવો, હમને કીધું છે મોક્ષ નો ઉપાય પૂછ્યા, કોઈનો મોક્ષ થયો નથી, હેરાન હેરાન છે. પીવાનું મૂતર, ખાવાનું મળ, બીજું કઈ ખવાતું નથી પીવાતું નથી, મહા ત્રાસ છે. સ્વામી કે મોક્ષનો ઉપાય આજ નહીં કાલ કહીશ, આજે જાઓ. હવે તો બધા ગયા પાછા, કીધું કાલ આવજો. હવે એમાં સ્વામી જાણે ને, એટલે સ્વામી બધી ખબર હોય સ્વામીને, એ બધાને પાછા કાઢે. થયેલો શું કે એ એમાંથી બે ત્રણ જણા હતા ને, એ સ્વામી પાસે નહોતા આવ્યા. આ તો અહીં બેઠા બેઠા જોવે ને ત્યાં, એ બે ત્રણ જણા નહોતા આવ્યા. અને સ્વામીને ખબર હતી ઓલા કઈ ની ગયા છે, કે જે નહીં જાય ને તેને નાગ કરડશું અમે. એટલે આજે રાતે ઓલાનો વારો હતો, એટલે કે હારે હારે જે કરે પછી ઉપાય થઈ જાય ને, પછી આજે આજનું કરીએ કાલે બીજાનું કરીએ એમ કહે, આપણે ક્યાં ટાઈમ. અને ભાઈ એ રાતે ગયા ને, એ રાત પડી અને એમાં વેળે સવાર પડવાનું ટાણું હશે ને, એ પેલા નીકળ્યા પીપળા આજુબાજુ હશે, એમાંથી નવ નવ હાથના લાંબા કાળો ધરા. અને હુતા છે બિચારા, લુગડા તો બધા એવા પહેરે, હાથળમાં ફટકાવીને મારાનો રાડ પાડીને બેઠા છે, મરગે જ્યાં જોય ત્યાં તો ફાઈન માંડીને ફૂ. આખા બધા હાથ એક જણા ઉઠી ઉઠીને આવ્યા, કાંઈ કીધું તું એમ જ છે, એના અમે તો ગયા તા હો. એ ત્રણેય જણાને કરડ્યા અને નાગ સડસડાટ આમ વહી ગયા, પીપળાની બખોલમાં સમાઈ ગયા. ઓલા કે સાચી વાત છે, કઈ ગયા તા, ઓલા મારતા હતા ભૂત પ્રેત થઈ જાય, કે નહીં જાય ને એને કરડશું. આ ન ગયા ઉપરિયામાં નિંદા કરતા હતા. હવે આપણે સનાતન ધર્મના પંથી અને નયા નયા પંથ આયા હે, ઉનકે પાસ હમ મોક્ષ કા ઉપાય પૂછે, હમારે પાસ ક્યાં ઉપાય નહીં હૈ, એમ ત્રણ જણા વળ લઈ ગયા હતા. હો તો નયે નયે મહાત્મા હે, હમારે પાસ તો પુરાતન શાસ્ત્ર હૈ, પુરાતન ધર્મ હૈ, હમ ક્યાં મોક્ષ કા ઉપાય નહીં જાણતે, ઉનકે પાસ જાવે. ઓલા કરડીને ગયા ને પછી ઓલા કે હવે જાવે, જાવું પડે. અરે ભાઈ એને ઘેન ચડ્યા, મેડામ લાગ્યું હવે મરશે મરશે મરશે એવું થઈ ગયું. જોળીમાં નાખીને સવારે જેવું અજવાળું થયું, ન થયું તે વળી પાછા આવ્યું ટોળું. હે મહાત્માજી દર્શન દીજો મહારાજ, પર મોક્ષ કા ઉપાય બતાવો, પર દેખો એ ક્યાં હાલત હોય. એ ગોપાળાનંદ સ્વામી તૈયાર જ હતા આવ્યા બહાર, સાધુ પાસે જળ મંગાવ્યું અને ત્રણ જણા જોળીમાં લાગ્યા તેને મારે પાણી છાંટ્યું, પાણી છાંટ્યું દૂધ કરી મરીને બેઠા થયા અને બોલ્યા પોતાના નામ ઠામ સાથે, હું ફલા મહંતુ, મેરા નામ યા હે, મેરા નામ યે હે, સબ બોલને લગા. અને બધાની હાજરીમાં કહેવા માંડ્યા કે રડતા જાય ને કહેતા જાય, અમારા 200 જણા અમે ખાખી છીએ, મરી ગયા હવે 200 જણા છીએ અમે. અમે જંતર મંત્રમાં સ્ત્રીઓને શોષણ કરીને, વિભિચાર કરીને, દોરા ધાગામાં ફસલાવીને, ફૂસલાવીને, ધમકાવીને ન કરવાના કામ કર્યા છે મહાત્માજી. અને એ પાપે અમે મરીને જમપુરીમાં ગયા, અમારા પાપુના ચોપડા જોવાયા, કેટલાયને જમપુરીના નરક કુંડમાં નાખ્યા, કેટલાય મરીને ભૂત પ્રેત થઈને ભટકે છે, એ બધાને પરચો મળી ગયો છે આ બધાને. અને અમારી જેવા કેટલાક છે કાળા નાગ થઈને ફરીએ છીએ, મહા દુઃખ છે, અમારો મોક્ષ ઉપાય બતાવો. પેલા ત્રણ જણા પાણી છાંટ્યું ને બધું બોલતા રહે, બહુ પાપ કર્યા છે, સ્ત્રીને ધન ને ભોગને વિલાસ માટે મેં પાછું વળીને નથી જોયું, તેથી બધું બહુ સારું લાગતું હતું અને તમારા દુઃખના પાર નથી. આજ પરમેશ્વર જેવા તમે મહાત્માજી પધાર્યા છો, અમારો મોક્ષ કરો બસ. સ્વામી કે જો ગઢપુર જાઓ, ઘેલા નદીના સામે કાંઠે જે વૃક્ષો કે સ્થાન હોય એમાં ચૂપચાપ રહેજો, કોઈને નડતા નહીં, હેરાન કરતા નહીં. અને એ નદીને સામે કાંઠે ભગવાન સ્વામિનારાયણના જે સંતો સ્નાન કરવા આવે, હરિભક્તો સ્નાન કરવા આવે અને જે ભજન કરે એ ભજન સાંભળજો અને સંતોના ભક્તોના દર્શન કરજો, કોઈને નડતા નહીં, કોઈને દેખા દેતા નહીં અને સામે કાંઠે રહેજો. આવી રીતે તમે દર્શન કરશો એટલે તમે થોડાક તમારા પાપ બળી જશે. અને એવું 1 વર્ષ સુધી તમે આવું કરશો એટલે તમારા ભૂત પ્રેતના દેહ બધાયના છૂટી જશે, નાગના અને ભૂતના રાક્ષસના જે દેહ આવ્યા છે એ તમારા છૂટી જશે. અને પછી તમને ભગવાન સ્વામિનારાયણ સત્સંગમાં જન્મ આવશે અને તમે કોઈ હરિભક્ત થશો અને કોઈ સાધુઓ થશો. પણ તમે પાપ એવા બધા તીવ્ર કર્મથી કર્યા છે કે એક જન્મે તમે ભજન કરશો તો આ વેગ તમારા ધોવાશે નહીં. એટલે ઘણા જન્મ લેવા પડશે, 2 જન્મ 4 જન્મ 5 જન્મ કે એથી વધુ પણ. એવી રીતે તમે હરિભક્ત અને સાધુના જન્મ લેતા લેતા તમે જ્યારે પૂરા શુદ્ધ થશો ત્યારે તમને ભગવાન સ્વામિનારાયણ એમનું મોક્ષ પદ તમને આપશે. જાઓ પાણી છાંટ્યું, અને ગયા, આ બધાને ત્યાં મોકલ્યા. અને પછી એ રીતે એનું સત્સંગમાં હવે અત્યાર સુધીમાં એનો થઈ ગયો, હજી જન્મ સત્સંગમાં આવે છે એ આપણને ખબર નથી, પણ આ રીતે એનો ઉદ્ધાર ગોપાળાનંદ સ્વામીએ કર્યો. એટલે જ્યારે આ બધું મળતું હોય, એશો આરામ મળતો હોય ત્યારે બહુ સારું લાગે, પણ પછીથી બધું પરેશાની કરી મૂકે, કેટલા દુઃખ. એટલે જે પાપ કરતા હોય એમણે ચેતવા જેવું છે, અને જે મોક્ષભાગ્ય આત્મા હોય એમણે પણ ચેતવા જેવું છે. કારણ કે પાપ થાય કરીએ ત્યારે તો બહુ સારું જ લાગે ને. એક નાનકડી જ વાત કહી દઉં, આ ચંદ્રગુપ્ત મૌર્ય રાજા થયો, પછી એના રાજ્યમાં બધી કચેરી ભરાઈને બેઠી છે, ત્યાં એક રૂપસુંદરી નરકતી નર્તકી આવી અને એમણે નૃત્ય રજૂ કરવાની પરવાનગી માગી, નૃત્ય રજૂ કર્યું અને ખુશ થઈ ગયા ચંદ્રગુપ્તનો દરબાર આખો. એટલે ચંદ્રગુપ્ત મૌર્યએ કીધું, માગો, તમે માગો તે આપો. એટલે એમણે કીધું, મારે કોઈ મારે ઉપહાર જોઈતો નથી, મારે આપની દાસી થઈને સેવામાં રહેવું છે બસ. એટલે તરત ચાણક્યે પહેલાં કહી દીધું ચંદ્રગુપ્તને, કાનમાં વાત કહી દીધી, ના પાડી દેજે, અને સમજાવી દીધું કે તું એને પર્વક મન છે તારો મિત્ર પર્વતક, એ પર્વતક નામનો એનો મિત્ર એની બાજુમાં બેઠો હતો. એટલે આ રૂપસુંદરી હોય એટલે જે મોહિત તો થઈ જ ગયા હોય. એટલે ચંદ્રગુપ્તે કીધું કે તમારે મારી સેવામાં આવવા પહેલાં આ મારો પરમ મિત્ર પર્વતક છે એની સેવામાં તમારે જવાનું છે, પછી જોઈશું. ચાણક્યએ કીધું એ પ્રમાણે કહ્યું, પેલો લઈને હાલતો થઈ ગયો, એ એમાં લુબ્ધ હતો, એના મહેલમાં લઈ ગયો. હકીકતમાં એ વિષકન્યા હતી, વિષકન્યાને ઓળખવી કઠણ. ચાણક્ય જેવા કોઈક કોઈક ઓળખે, એક સિકંદરના વખતમાં એરિસ્ટોટલ ઓળખતા હતા અને આ ચાણક્ય ઓળખતા હતા. એ કન્યા ઓળખાય નહીં, જન્મે ને ત્યારથી એને વિષ પીવડાવવામાં આવે, પછી એની સાથે જે સંસાર માંડે થોડીક ક્ષણોમાં એ મોતને ભેટે, આખું શરીરનું ઝેર થઈ ગયું હોય એ મરે નહીં, પણ એના સંસર્ગથી જે આવે એની પાસે એ મરી જાય. હવે એ ચંદ્રગુપ્ત ઓળખી ગયા, ચાણક્ય ઓળખી ગયા હતા કે આ વિષકન્યા છે અને એનો દુશ્મન કોઈ રાજાએ મોકલેલું છે. હવે એ ચંદ્રગુપ્ત તો જીવત લેવા આવી છે, એટલે ઓલો પર્વતક મિત્ર થઈને બેઠો હતો પણ હતો અંદરથી દુશ્મન, એટલે એને ચાણક્ય ભટકાડી દીધી. ચાણક્ય ખોપડું એટલે વાત મૂકી દીધો, ટાઢે પાણીએ ખ કાઢી. એટલે એ આવો હતો અંદરથી છુપો દુશ્મન અને ઉપરથી મિત્રની બનાવટ કરતો, પણ ચાણક્ય વિચારતા કે લાગ જોઈને આને ટાઢે પાણી કાઢવો છે, આજ કાઢ્યો. એને આ કન્યા ભેટમાં આપીને ખુશ થઈ ગયો, સવારે ખબર આવ્યા કે મરી ગયો. એટલે ચાણક્ય અને ચંદ્રગુપ્તે ભેળા થયા, ચંદ્રગુપ્તે કીધું કે કેમ છું મહામંત્રીઓ, માં આવું કેમ થયું? બસ એટલા માટે આ પૂર્વ મહામંત્રી કાત્યાયને તારો જીવ લેવા માટે મોકલી હતી, હું ઓળખી ગયો તો આ વિષકન્યા છે એમ સારું લાગે, પણ આખરે આ ધર્માદાનું અન્ન આ બધું ભગવાન ચડા નીચે થતા પાપ એ બધા વિષકન્યા જેવા છે, સારા લાગે મોહક લાગે પણ આખરે જીવનો નાશ કરી નાખે, માટે ચેતે એનું કલ્યાણ છે. જટિલો મુંડી લુંચિત કેશ કાષાયાંબર બહુકૃત વેશ પશ્યન અપિચન પશ્યતિ મૂઢ ઉદર નિમિત્ત બહુકૃત વેશ. ઘણા ફરે છે સમાજમાં, સાચાને ઓળખી લે ત્યાં સત્સંગનો મહિમા છે અને ભવસાગર પાર થવાય છે. પણ એ સત્સંગ અને સત્સંગ એટલે શું અને સત્સંગથી શું થાય એ વાતો હવે આપીએ પછીના શ્લોકથી શરૂ થશે. આજે થોડુંક આવું ન કહેવાય જેવું પણ કહેવાનું છે, તો સાંભળનારા હો રાજી રહેજો સહજાનંદ સ્વામી મહારાજ.